વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 37મો સર્ગ. મારીચે રાવણને શ્રીરામચંદ્રજીના ગુણ અને પ્રભાવ જણાવી સીતાહરણના પ્રયાસથી રોકવો. રાક્ષસરાજ રાવણની આ બધી વાત સાંભળીને વાતચીત કરવામાં કુશળ મહાતેજસ્વી મારીચે એના રીતે જવાબ આપ્યો, રાજન, સદા પ્રિય વચનો બોલનારા પુરુષો તો સર્વત્ર સુલભ હોય છે, પરંતુ જે અપ્રિય હોવા છતાં હિતકર હોય એવી વાત કહેનારા અને સાંભળનારા મને બંને દુર્લભ છે. તમે કોઈ ગુપ્તચર રાખતા નથી અને તમારું હૃદય પણ ઘણું ચંચળ છે, તેથી ખરેખર તમે શ્રીરામચંદ્રજીને બિલકુલ જાણતા નથી. તેઓ પરાક્રમોચિત ગુણોમાં ખૂબ ચડિયાતા તથા ઇન્દ્ર અને વરુણ જેવા છે. તાત, હું તો એ ઈચ્છું છું કે સમસ્ત રાક્ષસોનું કલ્યાણ થાય. ક્યાંક એવું ન થાય કે શ્રીરામચંદ્રજી અત્યંત ક્રોધિત થઈને સમસ્ત લોકોને રાક્ષસ શૂન્ય કરી દે. જનકનંદની સીતા તમારા જીવનનો અંત આણવા માટે તો ઉત્પન્ન નથી થઈને? ક્યાંક એવું ન બને કે સીતાના કારણે તમારા પર કોઈ બહુ મોટું સંકટ આવી પડે? તમારા જેવા સ્વેચ્છાચારી અને ઉચ્છખલ રાજાને પ્રાપ્ત કરીને લંકાપુરી તમારા અને રાક્ષસો સહિત નષ્ટ ન થઈ જાય. જે રાજા તમારા જેવો દુરાચારી, સ્વેચ્છાચારી, પાપભર્યા વિચાર રાખનાર અને કુબુદ્ધિનો છે, એ પોતાના સ્વજનોનો તથા સમગ્ર રાષ્ટ્રનો પણ વિનાશ કરી નાખે છે. શ્રીરામચંદ્રજી ન તો એમના પિતા દ્વારા ત્યાગી દેવાયા કે કાઢી મૂકવામાં આવ્યા છે, ન એમણે ધર્મની મર્યાદાનો કોઈ રીતે ત્યાગ કર્યો છે, ન તેઓ લોભી છે, ન દૂષિત આચાર વિચારના છે, કે ન તો ક્ષત્રિય કુળ કલંક છે. કૌશલ્યના આનંદમાં વૃદ્ધિ કરનારા શ્રીરામ ધર્મ વિષયક ગુણોથી હીન થયા નથી. એમનો સ્વભાવ પણ કોઈ પ્રાણી માટે આકરો નથી. તેઓ સદા સમસ્ત પ્રાણીઓના હિતમાં જ તત્પર રહે છે. રાણી કૈકેયીએ શ્રીરામના પિતાને છેતરીને શ્રીરામના વનવાસનું વરદાન માગી લીધું. એ જોઈને ધર્માત્મા શ્રીરામે મનમાં જ નિશ્ચય કર્યો કે હું પિતાને સત્યવાદી બનાવીશ, એમના આપેલા વરદાન કે વચનનું પાલન કરીશ. આ નિશ્ચયને અનુસરીને તેઓ સ્વયં વનમાં જવા ચાલી નીકળ્યા છે. માતા કૈકેયી અને પિતા દશરથનું પ્રિય કરવાની ઈચ્છાથી જ રાજ્ય અને ભોગોનો પરિત્યાગ કરીને એમણે પોતે જ દંડકવનમાં પ્રવેશ કર્યો છે. તાત, શ્રીરામ ક્રૂર નથી, તેઓ મૂર્ખ અને અજિતેન્દ્રિય પણ નથી. શ્રીરામમાં મિથ્યા ભાષણનો દોષ મેં ક્યારેય સાંભળ્યો નથી, તેથી એમના વિશે તમારે આવી સઘળી અવળી વાતો કદી કહેવી ન જોઈએ. શ્રીરામ ધર્મના મૂર્ત સ્વરૂપ છે, તેઓ સાધુ અને સત્ય પરાક્રમી છે. જેમ ઇન્દ્ર સમસ્ત દેવતાઓના અધિપતિ છે, એ જ રીતે શ્રીરામ પણ સંપૂર્ણ જગતના રાજા છે. એમના પત્ની વિદેહરાજ કુમારી સીતા પોતાના જ પાતિવ્રત્યના તેજથી સુરક્ષિત છે. જેમ સૂર્યની પ્રભા સૂર્યથી અળગી કરી શકાતી નથી, એ જ રીતે સીતાને શ્રીરામથી અળગા કરવા અસંભવ છે. આવી સ્થિતિમાં તમે બળપૂર્વક એમનું અપહરણ કરવાનું કેવી રીતે વિચારો છો? શ્રીરામ પ્રજ્વલિત અગ્નિ જેવા છે, બાણ જે અગ્નિની જ્વાળા છે, ધનુષ્ય અને ખડગ જ એના માટે ઈંધણનું કામ કરે છે. તમારે યુદ્ધ માટે ઓચિંતા અગ્નિમાં કૂદી પડવું ન જોઈએ. તાત, ધનુષ્ય જેનું પહોળું થયેલું દીપતું મુખ છે અને બાણ જ પ્રભા છે, જે ક્રોધે ભરાયેલો છે, ધનુષ્ય બાણ ધારણ કરીને ઊભો છે, રોષના કારણે ઉગ્ર સ્વભાવનો પરિચય આપે છે અને શત્રુ સેનાના પ્રાણ લેવામાં સમર્થ છે. એ રામરૂપી યમરાજની પાસે તમારે પોતાના રાજ્ય સુખ અને પ્રાણનો મોહ છોડીને ઓચિંતા સામે ચાલીને જવું ન જોઈએ. જનક કિશોરી, સીતા જેમના ધર્મપત્ની છે એમનું તેજ અપ્રમેય છે. શ્રી રામચંદ્રજીનું ધનુષ્ય એમનો આશ્રય છે, તેથી તમારામાં એટલી શક્તિ નથી કે તમે વનમાં એમનું અપહરણ કરી શકો. શ્રી રામચંદ્રજી મનુષ્યમાં સિંહ જેવા પરાક્રમી છે, એમનું રક્ષસ્થળ સિંહ જેવું ઉન્નત છે. ભામિની સીતા એમના પ્રાણોથી પણ અધિક પ્રિયતમ પત્ની છે. તેઓ સદા પોતાના પતિનું જ અનુસરણ કરે છે. મિથિલેશ કુમારી સીતા ઓજસ્વી શ્રીરામના પ્રિય પત્ની છે. તેઓ પ્રજ્વલિત અગ્નિની જ્વાળા જેવા અસહ્ય છે, તેથી એ સુંદરી સીતા પર બળાત્કાર કરી શકાય એમ નથી. રાક્ષસરાજ, આવો વ્યર્થ પ્રયત્ન કરવાથી તમને શો લાભ થશે? જે દિવસે યુદ્ધમાં તમારા ઉપર શ્રીરામની દ્રષ્ટિ પડી જાય એ દિવસે તમે તમારા જીવનનો અંત સમજી લેજો. જો તમે તમારા જીવનનો, સુખનો અને પરમ દુર્લભ રાજ્યનો ચિરકાળ સુધી ઉપભોગ કરવા ઈચ્છતા હો તો શ્રીરામનો અપરાધ કરશો નહીં. તમે વિભીષણ વગેરે બધા ધર્માત્મા મંત્રીઓ સાથે ચર્ચા કરીને તમારા કર્તવ્યનો નિશ્ચય કરો. પોતાના અને શ્રીરામના દોષ તથા ગુણોનો બળાબળનો સારી પેઠે વિચાર કરીને પોતાની અને શ્રીરામચંદ્રજીની શક્તિને બરાબર સમજી લો. પછી શું કરવાથી તમારું હિત થશે એનો નિશ્ચય કરીને જે ઉચિત લાગે એ જ કાર્ય તમારે કરવું જોઈએ. નિશાચરરાજ, મને તો લાગે છે કે કૌશલ રાજકુમાર, શ્રીરામચંદ્રજી સાથે તમે યુદ્ધ કરો એ યોગ્ય નથી. હવે ફરી મારી બીજી એક વાત સાંભળો, એ તમારા માટે બહુ ઉત્તમ, યોગ્ય અને ઉપયુક્ત સાબિત થશે. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 37મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.